श्री पद्म पुराण स्वर्ग खंड अध्याय छ धर्म तीर्थ वगैरह नो महिमा यमुना स्नान नो महात्मय हेम कुंडल वैश्य ने तेना पुत्रों नी कथा तथा स्वर्ग ने नरक मा लई जनारा शुभ अशुभ कर्मों नो वर्णन। नारद जी कहे हे धर्म ना ज्ञाता युधिष्ठिर, कुरुक्षेत्र पछी यात्रालुए परम प्राचीन धर्म तीर्थ मा जवू जोईए, ज्या महाभाग धर्मे उत्तम तपस्या करी हती। धार्मिक मनुष्य एकाग्र चित्ते त्यां स्नान करीने पोतानी सात पेढ़ीओ ने तारी दे छे। त्यांथी उत्तम कलाप वननी यात्रा करवी जोई। ते तीर्थमां एकाग्रता पूर्वक स्नान करीने मनुष्य ने अग्निष्टोम यज्ञनुं फल मळे छे अने ते विष्णु लोकमां जाय छे। हे राजन, त्यार पछी सौगंधिक वननी यात्रा करवी ते वनमां प्रवेश करता ज ते सर्व पापोथी मुक्त थई जाय छे। त्यार पछी नदीओमां श्रेष्ठ सरस्वती के जेने प्लक्षा देवी पण कहे छे, श्रेष्ठ सरस्वती आवे छे ते नदीमां ज्यां उदयना राफड़ामांथी जल निकळ्युं छे त्यां स्नान करवुं जोईए। पछी देवताओ तथा पितृओनुं पूजन करीने मनुष्य अश्वमेघ यज्ञનું ફળ પ્રાપ્ત કરે છે। હે ભારત, સુગંધા સતકુંભા તથા પંચયજ્ઞની યાત્રા કરીને મનુષ્ય સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે। ત્યારબાદ ત્રણેય લોકમાં વિખ્યાત સુવર્ણ તીર્થ જવું જોઈએ। ત્યાં જઈને ભગવાન શંકરની પૂજા કરવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ તથા ગણપતિ પદને પ્રાપ્ત થાય છે। ત્યાંથી આગળ ધૂમવંતી માટે પ્રસ્થાન કરો। ત્યાં ત્રણ રાત્રિ નિવાસ કરનાર મનુષ્યને મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે। દેવીના દક્ષિણાર્ધ ભાગમાં રથાવર્ત નામે સ્થાન છે, ત્યાં જઈને શ્રદ્ધાળુ અને જીતેન્દ્રિય પુરુષ મહાદેવજીની કૃપાથી પરમ ગતિને પ્રાપ્ત થાય છે। ત્યાર પછી મહાગીરીને નમસ્કાર કરીને ગંગાદ્વાર એટલે કે હરિદ્વારની યાત્રા કરવી તથા ત્યાં એકાગ્ર ચિતે કોટી તીર્થમાં સ્નાન કરવું। આમ કરનાર પુરુષ પુંડરીક યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે અને પોતાના કુળનો પણ ઉદ્ધાર કરી દે છે। ત્યાં એક રાત્રિ નિવાસ કરવાથી 1000 ગોદાનનું ફળ મળે છે। સપ્તગંગ ત્રિગંગ અને શક્રાવર્ત નામના તીર્થમાં દેવતા તથા પિત્રોનું વિધિપૂર્વક તર્પણ કરનાર પુરુષ પુણ્યલોકમાં પ્રતિષ્ઠિત થાય છે। ત્યારબાદ કંખલમાં સ્નાન કરીને ત્રણ રાત્રિ ઉપવાસ કરનાર મનુષ્ય અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે અને સ્વર્ગલોકમાં જાય છે। ત્યાંથી લલિતિકા એટલે કે લલિતામાં જે રાજા સંતનુંનું ઉત્તમ તીર્થ છે ત્યાં જવું જોઈએ। હે રાજન, ત્યાં સ્નાન કરનાર મનુષ્યની કદી દુર્ગતિ થતી નથી। હે મહારાજ યુધિષ્ઠિર, ત્યાર પછી ઉત્તમ કાલિંદી તીર્થની યાત્રા કરવી જોઈએ, ત્યાં સ્નાન કરનારની કદી દુર્ગતિ થતી નથી। હે નરશ્રેષ્ઠ, પુષ્કર કુરુક્ષેત્ર બ્રહ્માર્વર્ત પૃથુદક અવિમુક્ત ક્ષેત્ર કાશી તથા સુવર્ણ નામના તીર્થમાં પણ જે ફળની પ્રાપ્તિ થતી નથી તે ફળ યમુના સ્નાનથી મળી જાય છે। નિષ્કામ અથવા સકામ ભાવે પણ જે યમુનાજીના જળમાં ડૂબકી મારે છે તેને આ લોક કે પરલોકમાં દુઃખ જોવું પડતું નથી। જેમ કામધેનુ અને ચિંતામણી તમામ કામનાઓને પૂર્ણ કરે છે તે જ પ્રમાણે યમુના સ્નાન સંપૂર્ણ મનોરથની પૂર્તિ કરી દે છે। સતયુગમાં તપ, ત્રેતામાં જ્ઞાન, દ્વાપરમાં યજ્ઞ તથા કળિયુગમાં દાન સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યા છે, પરંતુ યમુનાજી સદા શુભકારિણી છે। હે રાજન, યમુના જળમાં સ્નાન કરવું એ બધા વર્ણો તથા આશ્રમોનો ધર્મ છે। મનુષ્ય ભગવાન વાસુદેવની પ્રસન્નતા, સર્વ પાપોની નિવૃત્તિ તથા સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે યમુના સ્નાન કરવું જોઈએ। જો યમુના સ્નાનનો અવસર ન મળ્યો તો સુંદર રૂપાળો અને બળવાન શરીર મળવાથી શું લાભ? વિષ્ણુ ભક્તિ રહિત બ્રાહ્મણ, વિદ્વાન પુરુષો વિનાનું શ્રાદ્ધ, બ્રાહ્મણ ભક્તિ રહિત ક્ષત્રિય, દુરાચારી કુળ, દંભયુક્ત ધર્મ, ક્રોધપૂર્વક કરેલું તપ, દ્રઢતા રહિત જ્ઞાન, પ્રસાદ પૂર્વક કરેલું શાસ્ત્રોનું અધ્યયન, પ્રમાદ પૂર્વક કરેલું શાસ્ત્રોનું અધ્યયન, પરપુરુષમાં આસક્ત નારી, મદયુક્ત બ્રહ્મચારી, રાખોડીમાં કરેલો હવન, કપટપૂર્વક ભક્તિ, ભરણ પોષણનું સાધન બનેલી કન્યા, પોતાના જ માટે બનાવેલી રસોઈ, શુદ્ર સંન્યાસીની યોગ સાધના, કૃપણનું ધન, અભ્યાસ રહિત વિદ્યા, વિરોધ ઉત્પન્ન કરનાર જ્ઞાન, જીવિકામાં સાધન બનેલા તીર્થ અને વ્રત, અસત્ય અને ચુગલી યુક્ત વાણી, છ કાનોમાં પહોંચેલો ગુપ્ત મંત્ર, ચંચળ ચિત્તે કરેલો જપ, ચંચળ ચિત્તે કરેલા જપ, કુપાત્રને આપેલું દાન, નાસ્તિક મનુષ્ય તથા અશ્રદ્ધાપૂર્વક કરેલા સગળા પારલૌકિક કર્મ, આ બધા જ જે રીતે વ્યર્થ માનવામાં આવ્યા છે તે જ પ્રમાણે યમુના સ્નાન વિના મનુષ્યનો જન્મ પણ વ્યર્થ જ છે. મન, વાણી અને ક્રિયા દ્વારા કરેલા નાના મોટા બધા પાપોને યમુના સ્નાન ભસ્મ કરી દે છે. જેમ અગ્નિ લાકડાને બાળી નાખે છે, હે રાજન, જેમ ભગવાન વિષ્ણુની ભક્તિનો સર્વને અધિકાર છે, તે જ પ્રમાણે યમુના દેવી સદા સર્વદા સર્વના પાપોનો નાશ કરનારી છે. યમુના સ્નાન જ સર્વથી શ્રેષ્ઠ મંત્ર, સર્વશ્રેષ્ઠ તપ, સર્વથી મોટું પ્રાશ્ચિત છે. જો મથુરાની યમુના પ્રાપ્ત થઈ જાય તો તે મોક્ષપ્રદ છે. અન્ય સ્થાનો પર યમુના પુણ્યપ્રદ તથા મહાપાતકોનો નાશ કરનારી છે, પરંતુ મથુરામાં વહેનારા યમુનાજી વિષ્ણુ ભક્તિ પ્રદાન કરે છે. હે રાજન, આ સંદર્ભમાં હું તમને એક પ્રાચીન ઇતિહાસનું વર્ણન કહી સંભળાવું છું. પૂર્વકાળના સતયુગની વાત છે. નિષદ નામના એક સુંદર નગરમાં એક વૈશ્ય રહેતા હતા. તેમનું નામ હેમકુંડલ હતું. તેઓ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થવા ઉપરાંત સત્કર્મ કરતા હતા. દેવતા બ્રાહ્મણ અને અગ્નિની તેઓ નિત્ય પૂજા કરતા હતા. તેઓ ખેતી અને વેપાર કરતા હતા. પશુઓના પાલન પોષણમાં તત્પર રહેતા હતા. દૂધ, દહીં, મઠ્ઠો, ઘાસ, લાકડા, ફળ, મૂળ, મીઠું, આદુ, ધાન્ય, શાક, તેલ, અનેક પ્રકારના વસ્ત્રો, ધાતુઓની વસ્તુઓ અને શેરડીના રસથી બનેલા ખાદ્ય પદાર્થો, ખાંડ, ગોળ વગેરે, આ બધી વસ્તુઓનો તેઓ વેપાર કરતા હતા. આ પ્રમાણે અનેક પ્રકારના ધંધા વેપાર દ્વારા તે વેશ્ય 8 કરોડ સોનામહોરો પેદા કરી. આ પ્રમાણે વેપાર કરતા કરતા તેમના કાનના વાળ પણ સફેદ થઈ ગયા. ત્યાર પછી તેમણે સંસારની ક્ષણભંગુરતાનો વિચાર કરીને તે ધનના 6ઠા ભાગ દ્વારા ધર્મનું કાર્ય કરવાનો આરંભ કર્યો. તેમણે ભગવાન વિષ્ણુના મંદિર અને શિવાલય બનાવડાવ્યા, તળાવો ખોદાવ્યા તથા અનેક વાવડીઓ બનાવડાવી. એટલું જ નહીં, તેમણે વડ, પીપળા, આંબા, જાંબુ અને લીમડાના વન બનાવડાવ્યા તથા સુંદર પુષ્પ વાટિકાઓ પણ તૈયાર કરાવી. તેમણે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી અન્ન જળ વહેંચવાની વ્યવસ્થા કરી દીધી. હે રાજન, પુરાણોમાં જે જે દાન પ્રસિદ્ધ છે તે બધા તે ધર્માત્મા વૈશ્ય આપ્યા હતા. તેઓ હંમેશા દાન, દેવ પૂજા તથા અતિથિ સત્કારમાં લાગેલા રહેતા હતા. આ પ્રમાણે ધર્મ કાર્યમાં લાગેલા તે વૈશ્યને 2 પુત્ર થયા. તેમના નામ હતા શ્રીકુંડલ અને વિકુંડલ. બંનેને ઘરની જવાબદારી સોંપીને હેમકુંડલ તપસ્યા કરવા માટે વનમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે સર્વશ્રેષ્ઠ દેવતા વરદાયક ભગવાન ગોવિંદની આરાધનામાં સંલગ્ન થઈને તપસ્યા દ્વારા પોતાના શરીરને ક્ષીણ કરી નાખ્યું તથા નિરંતર શ્રી વાસુદેવમાં મન પોરવી રાખવાના કારણે તેઓ એ વૈષ્ણવ ધામને પ્રાપ્ત થયા જ્યાં જઈને મનુષ્યને પસ્તાવો કરવો પડતો નથી. ત્યાર પછી તે વૈશ્યના બંને પુત્ર જ્યારે યુવાન થયા ત્યારે તેમને અતિ અભિમાન થયું. તેઓ ધનના અભિમાનથી ઉન્મત્ત થઈ ગયા. તેમનું આચરણ બગડી ગયું. તેઓ દુર્વ્યસનોમાં આસક્ત થઈ ગયા. ધર્મ કર્મ તરફ તેમની દ્રષ્ટિ જતી ન હતી. તેઓ માતા અને વડીલોની આજ્ઞા માનતા ન હતા. બંને દુરાત્મા અને કુમાર્ગે ભટકી ગયા હતા. તેઓ અધર્મમાં જ રત રહેતા હતા. તે બંને પરાય સ્ત્રીઓ સાથે વ્યભિચાર શરૂ કરી દીધો. તેઓ નાચગાનમાં વ્યસ્ત રહીને સેંકડો વેશ્યાઓને સાથે રાખતા હતા. તેમના મિત્રો પણ તેમની હામાં હા કહેનારા ખુશામતખોર હતા. તે બંને મદિરા પાનના વ્યસની બની ગયા હતા. આ પ્રમાણે ભોગ પરાયણ થઈને પિતાની સંપત્તિનો નાશ કરતા રહીને બંને ભાઈ પોતાના રમણીય ભવનમાં નિવાસ કરતા હતા. ધનનો દુરુપયોગ કરતા રહીને તેમણે વેશ્યાઓ, ગુંડાઓ, નટો, મલ્લો, ચારણો તથા બંદીઓને પોતાનું બધું ધન લૂંટાવી દીધું. ઉસર જમીનમાં વાવેલા બીજની જેમ બધું ધન તેમણે કુપાત્રોને જ આપી દીધું. સુપાત્રને કદી દાન ન આપ્યું. બ્રાહ્મણના મુખમાં કદી અન્નનો હોમ ન કર્યો તથા સમસ્ત ભૂતોનું ભરણ પોષણ કરનારા સર્વ પાપનાશક ભગવાન વિષ્ણુની કદી એ પૂજા ન કરી. આ પ્રમાણે તે બંનેનું ધન થોડા જ દિવસોમાં સમાપ્ત થઈ ગયું. આનાથી તેમને બહુ દુઃખ થયું. તેમના ઘરમાં એવી કોઈ પણ વસ્તુ બચી ન હતી કે જેનાથી તેમનો નિર્વાહ થઈ શકે. પૈસાના અભાવથી સમસ્ત સ્વજનો, બાંધવો અને સેવકો તથા આશ્રિતોએ પણ તેમનો ત્યાગ કરી દીધો. તે નગરમાં તેમની ભારે શોચનીય દુઃખદ સ્થિતિ થઈ ગઈ. ત્યાર પછી તે બંનેએ ચોરી કરવાનું શરૂ કર્યું. રાજા તથા લોકોના ભયથી તેઓ પોતાના નગરને છોડીને ચાલ્યા ગયા અને વનમાં જઈને રહેવા લાગ્યા. આ પ્રમાણે પાપ કર્મોના આધારે તેમનું જીવન ચાલવા લાગ્યું. ત્યાર પછી તે બેમાંથી એક તો પહાડ પર ગયો અને બીજો વનમાં ગયો. હે રાજન, તે બંનેમાં જે મોટો હતો તેને સિંહે મારી નાખ્યો અને નાનાને સર્પે ડંખ માર્યો. આ બંને મહાપાપીઓનું મૃત્યુ એક જ દિવસે થયું. મૃત્યુ પછી યમદૂતો તેમને બાંધીને યમપુરીમાં લઈ ગયા. ત્યાં જઈને યમદૂતોએ યમરાજને કહ્યું, ધર્મરાજ, તમારી આજ્ઞા પ્રમાણે આ બંનેને લઈ આવ્યા છીએ. હવે તમે પ્રસન્ન થઈને પોતાના કિંકરોને આજ્ઞા કરો કે અમે હવે ક્યું કાર્ય કરીએ. ત્યારે યમરાજાએ દૂતોને કહ્યું, વીરો, એકને તો અસહ્ય પીડાદાયક નર્કમાં નાખી દો અને બીજાને સ્વર્ગમાં મોકલી દો. યમરાજાની આજ્ઞા સાંભળીને શીઘ્રતાપૂર્વક કાર્ય કરનારા દૂતોએ વેશ્યના મોટા પુત્રને ભયંકર રૌરવ નર્કમાં નાખી દીધો. ત્યારબાદ એક દૂતે બીજા પુત્રને મધુર વાણીમાં કહ્યું, વિકુંડલ, તમે મારી સાથે આવો, હું તમને સ્વર્ગમાં સ્થાન આપું છું. તમે ત્યાં પોતાના પુણ્યકર્મો દ્વારા અર્જિત દિવ્ય ભોગો ભોગવો. આ સાંભળીને વિકુંડલને બહુ હર્ષ થયો. રસ્તામાં બહુ જ આશ્ચર્ય થતા તેણે દૂતને પૂછ્યું, દૂત શ્રેષ્ઠ, હું તમને મારા મનની એક શંકા વિશે પૂછું છું. અમે બંને ભાઈ એક જ કુળમાં જન્મ્યા અને કર્મ પણ એક જેવા જ કર્યા તથા અપમૃત્યુ પણ અમારું એક સરખું જ થયું. પછી ક્યાં કારણે મારા મોટા ભાઈને નરકમાં નાખવામાં આવ્યો અને મને સ્વર્ગની પ્રાપ્તિ થઈ? તમે મારા સંશયનું નિવારણ કરવાની કૃપા કરો. બાલ્યાવસ્થાથી જ મારું મન પાપપરાયણ હતું. પુણ્યકર્મમાં કદી સંલગ્ન ન થયું. જો તમે મારા કોઈ પુણ્યને જાણતા હો તો કૃપા કરીને કહો. દેવદૂતે કહ્યું, હે વેશ્યવર, સાંભળો, હરિમિત્રના પુત્ર સ્વમિત્ર નામના બ્રાહ્મણ વનમાં રહેતા હતા. તેઓ વેદીના પારગામી વિદ્વાન હતા. યમુનાના દક્ષિણ કિનારે તેમનો પવિત્ર આશ્રમ હતો. તે વનમાં રહેતા તે બ્રાહ્મણ દેવતા સાથે તમારી મિત્રતા થઈ ગઈ હતી. તેમના સંગથી તમે યમુનાજીમાં બે વાર માઘ સ્નાન કરેલું. એક માઘ સ્નાનના પુણ્ય પ્રભાવથી તમે બધા પાપોથી મુક્ત થઈ ગયા અને બીજા માઘ સ્નાનથી તમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ ગઈ. તમારો ભાઈ નરકની બહુ ભારે યાતનાઓ ભોગવશે. અશપત્ર વનના પાંદડાથી તેના બધા અંગો છેદાઈ જશે. મુદગરોના મારથી તેના બેહાલ થઈ જશે. શિલાઓની ભેખડો પર પટકી પટકીને તેને ચૂર ચૂર કરી નાખવામાં આવશે તથા તેને પ્રજ્વલિત અગ્નિમાં શેકવામાં આવશે. દૂતની આ વાત સાંભળીને વિકુંડલને ભાઈની નરક યાતનાથી ભારે દુઃખ થયું. તેના સંપૂર્ણ શરીરના રૂવાટા ઉભા થઈ ગયા. તે દિન એટલે કે રાંક અને નમ્ર ભાવે બોલ્યો, સાધુ, સત્પુરુષોની સાથે સાત ડગલા ચાલવાથી મિત્રતા થઈ જાય છે તથા તે ઉત્તમ ફળ આપનારી હોય છે. તેથી તમે મિત્ર ભાવનો વિચાર કરીને મારા પર ઉપકાર કરો. હું તમારી પાસેથી ઉપદેશ સાંભળવા ઈચ્છું છું. મારા માનવા મુજબ તમે સર્વજ્ઞ છો. તેથી કૃપા કરીને જણાવો, મનુષ્ય કયા કર્મના અનુષ્ઠાનથી યમલોકમાં જતા નથી તથા કયા કર્મ કરવાથી તેઓ નરકમાં જાય છે? દેવદૂતે કહ્યું, જે મન, વાણી અને ક્રિયા દ્વારા ક્યારેય કોઈ પણ સ્થિતિમાં બીજાને પીડા આપતા નથી તેઓ યમપુરીમાં જતા નથી. અહિંસા પરમ ધર્મ છે. અહિંસા જ શ્રેષ્ઠ તપ છે તથા અહિંસાને જ મુનિઓએ શ્રેષ્ઠ દાન કહ્યું છે. અહિંસા પરમ ધર્મો, પરમો ધર્મો, અહિંસે ચૈવ પરમ તપઃ. અહિંસા પરમમ દાનમિત્યા હુ ઉર્મુનિયઃ સદા. 31મો અધ્યાયનો 27મો શ્લોક. જે મનુષ્ય દયાળુ છે તેઓ મચ્છર, સાપ, ડાંસ, માકડ તથા મનુષ્ય સર્વને પોતાના આત્મ સ્વરૂપ જુએ છે. જેઓ પોતાની જીવિકા માટે જળચર અને થલચર જીવોની હત્યા કરે છે તેઓ કાલસૂત્ર નામના નરકમાં પડીને દુર્ગતિ ભોગવે છે. ત્યાં તેમને ખાવામાં કૂતરાનું માંસ તથા પરુ અને લોહી પીવું પડે છે. તેઓ ચરબીના કીચડમાં ડૂબીને અધોમુખી કીડાઓના ડંખથી યાતના ભોગવે છે. અંધારામાં પડીને તેઓ એકબીજાને ખાય છે અને એકબીજા પર પ્રહાર કરે છે. આવી અવસ્થામાં તેઓ એક કલ્પ સુધી ત્યાં નિવાસ કરે છે. નરકમાંથી નીકળ્યા પછી તેમને લાંબા સમય સુધી સ્થાવર યોનિમાં રહેવું પડે છે. ત્યારબાદ તેઓ ક્રૂર પ્રાણી સેંકડો વાર તિર્ય યોનિમાં જન્મ લે છે અને અંતમાં મનુષ્ય યોનિમાં જન્મથી અંધ, કાણા, કુબડા, અપંગ, દરિદ્ર તથા અગ્નિ અંગહીન થઈને જન્મે છે. તેથી જે બંને લોકમાં સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તે ધર્મજ્ઞ પુરુષે આ લોક અને પરલોકમાં મન, વાણી અને ક્રિયા દ્વારા કોઈ પણ જીવની હિંસા કરવી ન જોઈએ. પ્રાણીઓની હિંસા કરનાર લોકો બંને લોકમાં ક્યાંય સુખ પામતા નથી. જે કોઈ પણ જીવની હિંસા કરતા નથી તેમને ક્યાંય પણ ભય હોતો નથી. જેમ નદીઓ સમુદ્રમાં મળે છે તે જ પ્રમાણે બધા ધર્મો હિંસામાં લય પામે છે. આ નિશ્ચિંત વાત છે. હે વૈશ્ય પ્રવર, જેણે આ લોકમાં સંપૂર્ણ પ્રાણીઓને અભયદાન આપી દીધું છે તેણે સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કર્યું છે તથા તે સંપૂર્ણ યજ્ઞોની દીક્ષા લઈ ચૂક્યો છે. વર્ણાશ્રમ ધર્મમાં સ્થિત થઈને શાસ્ત્રોક્ત આજ્ઞાનું પાલન કરવાવાળા સમસ્ત જીતેન્દ્રિય મનુષ્ય સનાતન બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. જે ઈષ્ટ કહેતા અગ્નિહોત્ર, તપ, સત્ય, યજ્ઞ, દાન, વેદ રક્ષા, આતિથ્ય, વૈશ્ય, દેવ અને ધ્યાન વગેરે ધાર્મિક કાર્યોને ઈષ્ટ કહે છે. એટલે કે જે ઈષ્ટ અને પૂર્તમાં પૂર્ત કહેતા વાવ, કુવો, તળાવ, દેવ મંદિર અને ધર્મશાળા બનાવી તથા બગીચો બનાવવો વગેરે કાર્ય પૂર્ત કહેવાય છે. જે ઈષ્ટ અને પૂર્તમાં લાગ્યા રહે છે પંચ યજ્ઞોનું, એટલે કે બ્રહ્મયજ્ઞ, દેવ યજ્ઞ, મનુષ્ય યજ્ઞ, પિતૃયજ્ઞ તથા ભૂત યજ્ઞ, આ જ પંચયજ્ઞ કહેવાય છે. પંચયજ્ઞ અનુષ્ઠાન કર્યા કરે છે જેમનું મન સદા દયાથી ભરપૂર રહે છે. જે વિષયોથી નિવૃત્ત, સામર્થ્યશાળી, વેદવાદી તથા સદા અગ્નિહોત્ર પરાયણ છે તે બ્રાહ્મણ સ્વર્ગગામી થાય છે. શત્રુઓથી ઘેરાયેલા હોવા છતાં પણ જેમના મુખ પર કદી દીનતાનો ભાવ આવતો નથી. જે શૂરવીર છે જેમનું મૃત્યુ યુદ્ધમાં જ થાય છે. જે અનાથ સ્ત્રીઓ, બ્રાહ્મણો તથા શરણાગતોની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપી દે છે તથા જે પંગુ, અંધ, બાળ, વૃદ્ધ, અનાથ, રોગી તથા દરિદ્રનું સદા પાલન પોષણ કરે છે તે સદા સ્વર્ગમાં રહીને આનંદ ભોગવે છે. જેઓ કીચડમાં ફસાયેલી ગાય તથા રોગથી પીડાતા બ્રાહ્મણને જોઈને તેમનો ઉદ્ધાર કરે છે. જેઓ ગાયોને ઘાસ નીરે છે, ગાયોની સેવા શુશ્રૂષામાં રહે છે તથા ગાયોની પીઠ પર કદી બેસતા નથી તે સ્વર્ગલોકમાં જાય છે. જે બ્રાહ્મણ દરરોજ અગ્નિ પૂજા, દેવ પૂજા, ગુરુ પૂજા અને દ્વિજ પૂજામાં તત્પર રહે છે તે સ્વર્ગલોકમાં જાય છે. વાવ, કુવો અને પરબો બનાવવા વગેરે પુણ્યોનો કદી અંત થતો નથી, કેમ કે ત્યાં જળચર અને થલચર જીવ સદા પોતાની ઈચ્છા અનુસાર જળ પીએ છે. દેવતાઓ પણ વાવ વગેરે બનાવનારને દાનપરાયણ કહે છે. હે વૈશ્યવર, પ્રાણી જેમ જેમ વાવ વગેરેનું જળ પીએ છે તેમ તેમ ધર્મની વૃદ્ધિ થવાથી તેને બનાવનાર મનુષ્યને માટે સ્વર્ગનો નિવાસ અક્ષય થઈ જાય છે. જળ પ્રાણીઓનું જીવન છે, જળના આધારે જ પ્રાણ ટકેલા છે. પાપી મનુષ્ય પણ દરરોજ સ્નાન કરવાથી પવિત્ર થઈ જાય છે. પ્રાતઃ કાળનું સ્નાન અંદર અને બહારના મળને પણ ધોઈ નાખે છે. પ્રાતઃ સ્નાનથી નિષ્પાપ થઈને મનુષ્ય કદી નરકમાં પડતો નથી. જે સ્નાન કર્યા વિના ભોજન કરે છે તે સદા પશુ તુલ્ય છે. જે મનુષ્ય સ્નાન કરતો નથી તેનાથી દેવતાઓ અને પિતૃઓ વિમુખ થઈ જાય છે, તેને અપવિત્ર માનવામાં આવે છે, તે નરક ભોગવ્યા બાદ કીટ યોનિને પ્રાપ્ત થાય છે. જે લોકો પર્વના દિવસે નદીમાં સ્નાન કરે છે તેઓ ન તો નરકમાં પડે છે કે ન કોઈ નીચ યોનિમાં જન્મ લે છે. તેમને અશુભ સ્વપ્ન અને વ્યર્થ ચિંતાઓ સતાવતી નથી. હે વિકુંડલ, જે પૃથ્વી, સોનું અને ગાયનું 16 વાર દાન કરે છે તે સ્વર્ગલોકમાં જઈને ફરી ત્યાંથી પાછો આવતો નથી. વિદ્વાન પુરુષ પુણ્ય તિથિઓમાં, વ્યતિપાત યુગમાં તથા સંક્રાંતિના સમયે સ્નાન કરીને જો થોડું પણ દાન કરે તો કદી દુર્ગતિમાં પડતો નથી. જે મનુષ્ય સત્યવાદી સદા મૌન રહેનાર પ્રિય બોલનાર ક્રોધ રહિત સદાચારી વધારે બકવાદ ન કરનાર બીજાના દોષને ન જોનાર સદા સર્વ પ્રાણીઓ પર દયા કરનાર બીજાની ગુપ્ત વાતને જાહેર ન કરનાર તથા બીજાના ગુણોની પ્રશંસા કરનાર છે જે બીજાના ધનને તૃણ સમાન સમજીને મનથી પણ તેના પર આસક્તિ ન રાખનાર છે તેને નરકની યાતના ભોગવવી પડતી નથી જે બીજા પર કલંક લગાડનાર પાખંડી મહાપાપી અને કઠોર વાણી બોલનાર છે તેને પ્રલય કાળ સુધી નરકની યાતનાઓ ભોગવવી પડે છે કૃતજ્ઞ વ્યક્તિનો તીર્થ સેવન તથા તપસ્યાથી પણ ઉદ્ધાર થતો નથી જેને નરકમાં ભયંકર યાતના સહન કરવી પડે છે જે મનુષ્ય જીતેન્દ્રિય તથા મિતાહારી થઈને પૃથ્વીના સમસ્ત તીર્થોમાં સ્નાન કરે છે તે યમપુરીમાં જતો નથી તીર્થમાં કદી પાપ કરવું નહીં તીર્થને કદી કમાણીનું સાધન બનાવવું નહીં તીર્થમાં કદી દાન લેવું નહીં તથા ધર્મને વેચવો નહીં કારણ કે તીર્થમાં કરેલા પાપોનો નાશ થવો કઠણ છે તીર્થમાં લીધેલા દાનને પચાવવું મુશ્કેલ છે જે મનુષ્ય એક વાર પણ ગંગાજીના જળમાં સ્નાન કરીને ગંગાજળથી પવિત્ર થઈ ચૂક્યો છે તેણે ગમે તેટલા પાપ કર્યા હોય તે નરકમાં પડતો નથી અમારા સાંભળવામાં આવ્યું છે કે વ્રત દાન તપ યજ્ઞ તથા પવિત્રતાના અન્ય સાધન ગંગાજીના એક બૂંદથી અભિષિક્ત થયેલા પુરુષની બરાબરી કરી શકતા નથી સકૃદ ગંગામ ભસી સ્નાત પુત્તો ગંગેય વારિણા ન નરો નરકમ યાતિ અપિ પાતક રાશી કૃત વ્રત દાન તપ તપો યજ્ઞાઃ પવિત્રાણિ તરાણિ ચ ગંગા વિન્દ્વદ્ભિષિક્તસ્ય ન સમા ઇતિ ન શ્રુતમ 31મા અધ્યાયનો 72-73મી શ્લોક સંખ્યા જે ધર્મ ઉપદ્રવ જે ધર્મદ્રવ જે ધર્મદ્રવ એટલે કે ધર્મનું જે દ્રવીભૂત સ્વરૂપ છે જળનું આદિ કારણ છે ભગવાન વિષ્ણુના ચરણોમાંથી પ્રગટ થયું છે તથા જેને ભગવાન શંકરે પોતાના મસ્તક પર ધારણ કરી રાખ્યું છે તેવું ગંગાજીનું પવિત્ર જળ પ્રકૃતિથી પર નિર્ગુણ બ્રહ્મ જ છે એમાં જરાય શંકા નથી તેથી બ્રહ્માંડની અંદર એવી બીજી કઈ વસ્તુ છે જે ગંગાજીના જળની બરાબરી કરી શકે જે સોયોજન દૂરથી પણ ગંગા ગંગા કહે છે તે મનુષ્ય નરકમાં પડતો નથી પછી ગંગાજીની બરાબરી કોણ કરી શકે છે ધર્મ દ્રવમ યપામ બીજમ વૈકુંઠ ચરણ ચ્યુતમ ધૃતમ રુદિનમ મહેશેન યદ ગંગ મલમ યદ ગંગ મલમ જલમ તદ બ્રવેહવમ બ્રવેહ ન સંદેહો નિર્ગુણમ પ્રકૃતેહ પરમ તેન કિમ શમતામ ગચ્છેદપિ બ્રહ્માંડ ગોચરે ગંગા ગંગેતી યો બ્રુયાધોજનાનામ સતેરપિ નરો ન નરકમ યાતિ કિમ તયા સદૃશમ ભવેત 31મા અધ્યાયના 75-77 શ્લોક સંખ્યા નરક આપનારા પાપ કર્મ બીજા કોઈ ઉપાયથી તત્કાળ ભસ્મ થતા નથી તેથી મનુષ્ય યત્નપૂર્વક ગંગાજીના જળમાં સ્નાન કરવું જોઈએ જે બ્રાહ્મણ દાન લેવામાં સમર્થ હોવા છતાં પણ દાન લેતો નથી તે આકાશમાં તારો બનીને ચિરકાળ સુધી પ્રકાશિત થતો રહે છે જે મનુષ્ય કીચડમાં ફસાયેલી ગાયનો ઉદ્ધાર કરે છે રોગીઓની રક્ષા કરે છે તથા ગૌશાળામાં જેમનું મૃત્યુ થાય છે તેવા લોકોને માટે જ આકાશમાં સ્થિત તારામય લોક છે સદા પ્રાણાયામ કરનાર દ્વિજ યમલોકના દર્શન કરતો નથી જે પાપી હોય તો પણ પ્રાણાયામથી તેનું પાપ નષ્ટ થઈ જાય છે હે વૈશ્યવર જો દરરોજ 16 પ્રાણાયામ કરવામાં આવે તો તે કર્મ સાક્ષાત બ્રહ્મ ઘાતીને પણ પવિત્ર કરી દે છે જે જે તપોનું અનુષ્ઠાન કરવામાં આવે છે જે જે વ્રત અને નિયમ કહેવામાં આવ્યા છે તે તથા 1000 ગાયનું દાન આ બધા એક સાથે કરવામાં આવે તો પણ એકમાત્ર પ્રાણાયામ જ તેમની બરાબરી કરી શકે છે જે મનુષ્ય સૌથી અધિક વર્ષો સુધી દર મહિને દર્ભના અગ્રભાગ વડે એક બુંદ જળ પીને રહે છે તેની કઠોર તપસ્યા બરાબર માત્ર પ્રાણાયામ જ છે પ્રાણાયામના બળથી મનુષ્ય પોતાના સર્વ પાતકોને શણવારમાં ભસ્મ કરી દે છે જે શ્રેષ્ઠ પુરુષ પરાય સ્ત્રીને માતા સમાન માને છે તે કદી યમપુરીમાં જતો નથી જે પુરુષ મનથી પણ પરાય સ્ત્રીનું સેવન કરતો નથી તેને આ લોક અને પરલોકની સાથે સંપૂર્ણ પૃથ્વીને ધારણ કરી રાખે છે તેથી પરસ્ત્રી સંઘનો પરિત્યાગ કરવો જોઈએ પરાઈ સ્ત્રીઓ 21 પેઢીને નરકમાં લઈ જાય છે. જે મનુષ્ય ક્રોધનું કારણ ઉપસ્થિત થવા છતાં પણ કદી ક્રોધને વશ થતો નથી તેવા અક્રોધી પુરુષને આ પૃથ્વી પર સ્વર્ગને સ્વર્ગનો વિજેતા સમજવો જોઈએ. જે પુત્ર માતા પિતાની દેવતા સમાન ઉપાસના કરે છે તે કદી યમરાજના ઘરે જતો નથી. સ્ત્રીઓને પોતાના શીલ સદાચારનું રક્ષણ કરવાથી આ લોકમાં ધન્ય માનવામાં આવે છે. શીલ ભંગ થવાથી સ્ત્રીઓને અત્યંત ભયંકર યમલોકની પ્રાપ્તિ થાય છે. તેથી સ્ત્રીઓએ દુષ્ટોના સંગનો પરિત્યાગ કરીને સદા પોતાના શીલની રક્ષા કરવી જોઈએ. હે વૈશ્યવર, શીલ દ્વારા સ્ત્રીઓને ઉત્તમ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એમાં સહેજ પણ શંકા નથી. ઇહ ચૈવ સ્ત્રીઓ ધન્યાઃ શીલસ્ય પરિરક્ષણાત્. શીલ ભંગે ચ નારીણામ યમલોકઃ સુદારુણઃ. શીલમ રક્ષ્યમ સદા સ્ત્રી ભીર્દૃષ્ટ સંગ વિવર્જનાત. શીલેન હિ પરઃ સ્વર્ગઃ સ્ત્રીણામ વૈશ્ય ન સંશયઃ. 31મા અધ્યાયના 93 થી 94 શ્લોક સંખ્યા 91મા અધ્યાયના 93 થી 94 શ્લોક સંખ્યા. જેઓ શાસ્ત્રનો વિચાર કરે છે, વેદોના અભ્યાસમાં વ્યસ્ત રહે છે, પુરાણ સંહિતાઓનો પાઠ કરીને બીજાને સંભળાવે છે, સ્મૃતિઓની વ્યાખ્યા તથા ધર્મનો ઉપદેશ કરે છે, તથા વેદાંતમાં જેમની નિષ્ઠા છે, ઉપરોક્ત વિષયોના અભ્યાસમાં તથા વેદાંતમાં જેમની નિષ્ઠા છે તેમણે આ પૃથ્વીને ધારણ કરી રાખી છે. ઉપરોક્ત વિષયોના અભ્યાસના મહિમાથી તે બધાના પાપ નષ્ટ થઈ જાય છે તથા તે બ્રહ્મલોકમાં જાય છે જ્યાં મોહનું નામ પણ નથી. જે અજાણ્યા મનુષ્યને વેદોનું જ્ઞાન આપે છે તેની વેદો પણ પ્રશંસા કરે છે, કેમ કે તે ભવબંધનને નષ્ટ કરનાર છે. વૈષ્ણવ પુરુષ યમલોક તથા ત્યાંના ભયંકર પ્રાણીઓને દર્શન કરતો નથી. આ વાત મેં તદ્દન સત્ય કહી છે. યમુનાના ભાઈ યમરાજ અને તેમના દૂતોને હંમેશા કહ્યા કરે છે કે તમે લોકો વૈષ્ણવને છોડી દેજો, એ લોકો મારા અધિકારમાં નથી. જે પ્રાણી પ્રસંગવશ એક વાર પણ ભગવાન કેશવનું સ્મરણ કરી લે છે તેમના સગળા પાપ નષ્ટ થઈ જાય છે તથા તેઓ શ્રી વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થાય છે. પ્રહાસમાન યમુના ભ્રાતા સદૈવ હિ પુનઃ પુનઃ ભવદ બિ વૈષ્ણવ આસ્ત્યાજ્યા નતે શુર્મમં ગોચરાઃ સ્મરંતિ એ સુકૃદ ભૂતાઃ પ્રસંગે નાપિ કેશવમ તે વિધ્વસ્તા ખિલા દોધા યાંતિ વિષ્ણવો પરમ પદમ. 31મા અધ્યાયનો 102 થી 103 શ્લોક સંખ્યા. દુરાચારી પાપી અથવા સદાચારી ગમે તેવો કેમ ન હોય, જે મનુષ્ય ભગવાન વિષ્ણુની ભક્તિ કરે છે તેને સદા તમે દૂરથી જ ત્યાગી દેજો. જેના ઘરમાં વૈષ્ણવ ભોજન કરતો હોય, જેમને વૈષ્ણવનો સંગ મળ્યો હોય, તે પણ તમારા માટે ત્યાગી દેવા યોગ્ય છે. કારણ કે વૈષ્ણવના સંગથી તેમના પાપ નષ્ટ થઈ ગયા છે. પાપી મનુષ્ય માટે નરક સમુદ્રથી પાર ઉતરવા માટે ભગવાન વિષ્ણુની ભક્તિ સિવાય બીજો કોઈ ઉપાય નથી. પાપી મનુષ્ય માટે નરક સમુદ્રથી પાર ઉતરવા માટે ભગવાન વિષ્ણુની ભક્તિ સિવાય બીજો કોઈ ઉપાય નથી. વૈષ્ણવ પુરુષ ચારે વર્ણોથી બહારનો હોય તો પણ તે ત્રણેય લોકને પવિત્ર કરી દે છે. મનુષ્યના પાપ દૂર કરવા માટે ભગવાનના ગુણ કર્મ અને નામોનું સંકીર્તન કરવું એમાં એવા મોટા પ્રયાસની જરૂર નથી. કેમ કે અજામિલ જેવો પાપી પણ મૃત્યુના સમયે નારાયણ નામથી પોતાના પુત્રને પોકારીને પણ મુક્ત થઈ ગયો. એતાવતા લમઘ નિહરણાય પુંસામ સંકીર્તનમ ભગવતો ગુણકર્મના નામ વિકૃષ્ય પુત્ર મગવાન યદ જા મિલો અપી નારાયણેતિ મ્રિયણા મ્રિય માણ ઇયાય મુક્તિ. 31મા અધ્યાયનો 109મો શ્લોક. જે સમયે મનુષ્ય પ્રસન્નતાપૂર્વક ભગવાન શ્રી હરિની પૂજા કરે છે તે જ સમયે તેમના માતૃકુળ અને પિતૃકુળ બંને કુળના પિતૃઓ કે જેઓ ચિરકાળથી નરકમાં પડેલા હોય છે તત્કાળ સ્વર્ગમાં ચાલ્યા જાય છે. જે વિષ્ણુ ભક્તોના સેવક તથા વૈષ્ણવોના ઘરનું ભોજન જમે છે તેઓ શાંત ભાવે દેવતાઓની ગતિને પ્રાપ્ત થાય છે. તેથી વિદ્વાન પુરુષે સમસ્ત પાપોની શુદ્ધિ માટે પ્રાર્થના અને યત્નપૂર્વક વૈષ્ણવનું અન્ન પ્રાપ્ત કરવું. અન્નના અભાવે તેમનું જળ માંગીને પી લેવું. જો ગોવિંદના નામના મંત્રનો જપ કરતા મૃત્યુ થઈ જાય તો તે મૃત્યુ પામનાર મનુષ્ય ન તો યમરાજને જુએ છે કે ન અમે લોકો એટલે કે યમદૂત પણ તેની સામે દ્રષ્ટિ કરીએ છીએ. અંગ મુદ્રા ધ્યાન ઋષિ છંદ અને દેવતા સહિત દ્વાદશાક્ષર મંત્રની દીક્ષા લઈને તેના વિધિવત જપ કરવા જોઈએ. જે મનુષ્ય જે શ્રેષ્ઠ મનુષ્ય ઓમ નમો નારાયણાય અષ્ટાક્ષર મંત્રનો જપ કરે છે તેમના દર્શન કરીને બ્રાહ્મણ ઘાતે પણ શુદ્ધ થઈ જાય છે તથા તેઓ સ્વયં પણ ભગવાન વિષ્ણુની જેમ તેજસ્વી થઈ જાય છે. જે મનુષ્ય હૃદય સૂર્ય જળ પ્રતિમા અથવા વેદીમાં ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેઓ વૈષ્ણવ ધામને પ્રાપ્ત થાય છે. અથવા મુમુક્ષુ પુરુષોએ શાલિગ્રામ શિલાના ચક્રમાં સર્વદા વાસુદેવ ભગવાનનું પૂજન કરવું જોઈએ. તે શ્રી વિષ્ણુનું અધિષ્ઠાન છે તથા સર્વ પ્રકારના પાપોનો નાશ કરનાર પુણ્યદાયક તથા બધાને મુક્તિ આપનાર છે. જે લોકો શાલિગ્રામ શિલાથી ઉત્પન્ન થયેલા ચક્રમાં શ્રી હરિનું પૂજન કરે છે તેઓ જાણે દરરોજ 1000 રાજસૂય યજ્ઞ અનુષ્ઠાન કરે છે. જે શાંત બ્રહ્મ સ્વરૂપ અચ્યુત ને ઉપનિષદ સદા નમસ્કાર કરે છે તેમનો અનુગ્રહ શાલિગ્રામ શિલાની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે. જેમ કાષ્ઠમાં રહેલો અગ્નિ તેના અગ્રભાગમાં પ્રકાશિત થાય છે તે જ પ્રમાણે સર્વત્ર વ્યાપક ભગવાન વિષ્ણુ શાલિગ્રામ શિલામાં પ્રકાશિત થાય છે. જેણે શાલિગ્રામ શિલાથી ઉત્પન્ન ચક્રમાં શ્રી હરિનું પૂજન કરી લીધું તેણે સમુદ્રો સહિત સંપૂર્ણ પૃથ્વી દાનમાં આપી દીધી. જે નરાધમા લોકમાં કામ ક્રોધ અને લોભથી ગ્રસ્ત છે તે પણ શાલિગ્રામ શિલાના પૂજનથી શ્રી હરિના લોકને પ્રાપ્ત થાય છે. હે વૈશ્ય, શાલિગ્રામ શિલાની પૂજા કરવાથી મનુષ્ય તીર્થ દાન યજ્ઞ અને વ્રત વગેરે કર્યા વિના જ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. શાલિગ્રામ શિલાનું પૂજન કરનાર મનુષ્ય પાપી હોય તો પણ નરક ગર્ભવાસ ત્રિયક યોની તથા કીટ યોનીને પ્રાપ્ત થતો નથી. ગંગા ગોદાવરી અને નર્મદા વગેરે જે જે મુક્તિપ્રદ નદીઓ છે તે બધે શાલિગ્રામ શિલામાં નિવાસ કરે છે. શાલિગ્રામ શિલાનું એક વાર પણ પૂજન કરવાથી અજ્ઞાની મનુષ્ય પણ મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે. જ્યાં શાલિગ્રામ શિલારૂપી ભગવાન કેશવ બિરાજમાન રહે છે ત્યાં સંપૂર્ણ દેવતા યજ્ઞ તથા 14 ભુવનના પ્રાણી સ્થિત રહે છે. જે મનુષ્ય શાલિગ્રામ શિલા પાસે શ્રાદ્ધ કરે છે તેના પિતૃઓ 100 કલ્પો સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. જ્યાં શાલિગ્રામ શિલા છે ત્યાં 3 યોજન ભૂમિ તીર્થ સ્વરૂપ મનાય છે. ત્યાં કરેલા સત્કર્મો કોટી ગણું ફળ આપે છે. જે શાલિગ્રામ શિલાના જળનું એક બુંદ પણ પીએ છે તેને માતાના ગર્ભમાં આવવું પડતું નથી, તે ભગવાન વિષ્ણુને પ્રાપ્ત કરી લે છે. જે શાલિગ્રામ શિલાના ચક્રનું ઉત્તમ દાન કરે છે તેને પર્વતો વન અને જંગલો સહિત સમસ્ત ભૂમંડળનું દાન કરી દીધું. જે મનુષ્ય શાલિગ્રામ શિલાને વેચીને તેની કિંમત ઉપજાવે છે તે વેચનાર તેના વેચાણનું અનુમોદન કરનાર તથા તેની કિંમત કરીને રાજી થનાર આ બધા લોકો નરકમાં જાય છે અને જ્યાં સુધી પ્રલય થતો નથી ત્યાં સુધી ત્યાં પડી રહે છે. વધારે કહેવાથી શું લાભ? પાપથી ડરનાર મનુષ્ય સદા ભગવાન વાસુદેવનું સ્મરણ કરવું જોઈએ. શ્રી હરિનું સ્મરણ સર્વ પાપોને હરનારું છે. મનુષ્ય વનમાં રહીને પોતાની ઇન્દ્રિયોનો સંયમ કરીને ઘોર તપસ્યા કરીને જે ફળને પ્રાપ્ત કરે છે તે ફળ ભગવાન વિષ્ણુને નમસ્કાર કરવાથી જ મળી જાય છે. બહુનોક્તેન કિમ વૈશ્ય કર્તવ્યમ પાપ ભીરુણા સ્મરણમ વાસુદેવસ્ય સર્વ પાપ હરમ હરે તપસ્તત્વા નરો ઘોરમરણ્યે નિયતેન્દ્રિય યત ફલમ સમ વાપ્નોતિ તંતવામ ગરુડધ્વજમ. 31મા અધ્યાય 148-139 શ્લોક સંખ્યા. મનુષ્ય મોહને વશ થઈને અનેક પાપ કરીને પણ જો સર્વ પાપ હારી શ્રી હરિના ચરણોમાં માથું ઝુકાવે છે તો તે નરકમાં જતો નથી. ભગવાન વિષ્ણુના નામોનું સંકીર્તન કરવાથી મનુષ્ય પૃથ્વી પરના સમસ્ત તીર્થો અને પુણ્ય સ્થાનોના સેવનનું ફળ પ્રાપ્ત કરી લે છે. જે સારંગ ધનુષ્યધારી ભગવાન વિષ્ણુના શરણમાં ચાલ્યા ગયા છે તે શરણાગત મનુષ્ય ન તો યમરાજના લોકમાં જાય છે અને ન નરકમાં પડે છે. હે વેશ, જે વૈષ્ણવ શિવની નિંદા કરે છે તે વિષ્ણુ લોકમાં જતો નથી, તે તો મહાન નરકમાં જાય છે. જે મનુષ્ય પ્રસંગવશ કોઈ પણ એકાદશીનો ઉપવાસ કરી લે છે તે યમ યાતનાથી મુક્ત થઈ જાય છે. આ વાત મેં મહર્ષિ લોમસજીના મુખેથી સાંભળી છે. એકાદશીથી વધીને પાવન ત્રણેય લોકમાં બીજું કોઈ વ્રત નથી. એકાદશી અને દ્વાદશી બેઉ ભગવાન વિષ્ણુના દિવસો છે અને સમસ્ત પાતકોના નાશ કરનારા છે. આ શરીરમાં ત્યાં સુધી પાપનો નિવાસ રહે છે જ્યાં સુધી મનુષ્ય ભગવાન વિષ્ણુને પ્રિય એવી એકાદશીએ ઉપવાસ નથી કરતો. હજાર અશ્વમેઘ અને સો રાજસૂય યજ્ઞ એકાદશીના ઉપવાસના સોળમા અંશ જેટલા પણ નથી. મનુષ્ય પોતાની 11 ઇન્દ્રિયોથી જે પાપ કરે છે તે બધા એકાદશીના અનુષ્ઠાનથી નષ્ટ થઈ જાય છે. એકાદશી વ્રત જેવું બીજું પુણ્ય કાર્ય સંસારમાં નથી. આ એકાદશી શરીરને નિરોગી બનાવનારી તથા સ્વર્ગ તથા મોક્ષ પ્રદાન કરનારી છે. હે વૈશ્ય, એકાદશી એ દિવસે ઉપવાસ અને રાત્રે જાગરણ કરીને મનુષ્ય પિતૃકુળ માતૃકુળ તથા પત્ની કુળની 10-10 પૂર્વ પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. મન વાણી શરીર તથા ક્રિયા દ્વારા કોઈ પણ પ્રાણીનો દ્વેષ ન કરવો, ઇન્દ્રિયો સંયમ દાન શ્રીહરિની સેવા તથા વર્ણાશ્રમના કર્તવ્યનું સદા વિધિપૂર્વક પાલન કરવું, આ બધા દિવ્ય ગતિ આપનારા કર્મ છે. હે વૈશ્ય, સ્વર્ગની ઈચ્છા રાખનારે પોતાના દાન અને તપની પોતાના મુખે પ્રશંસા કરવી નહીં. જેવી શક્તિ હોય તે અનુસાર પોતાના કલ્યાણ માટે દાન અવશ્ય કરતા રહેવું જોઈએ. દરિદ્ર પુરુષને પણ પત્ર ફળ મૂળ તથા જળ વગેરે આપીને પોતાનો દરેક દિવસ સફળ બનાવવો જોઈએ. વધારે શું કહું, મનુષ્ય અધર્મ કરીને દુર્ગતિને પ્રાપ્ત થાય છે અને ધર્મના આચરણથી સ્વર્ગમાં જાય છે. તેથી બાળપણમાં જ ધર્મનો સંચય કરવો ઉચિત છે. હે વૈશ્ય, આ બધી વાતો મેં તમને જણાવી દીધી, હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? વૈશ્ય બોલ્યો, હે સૌમ્ય, તમારા ઉપદેશથી મારું મન પ્રસન્ન થઈ ગયું છે. ગંગાજળ અને સત્પુરુષોનું વચન એ શીઘ્ર પાપોને નાશ કરે છે. પરોપકાર કરવો અને પ્રિય વચન બોલવા સાધુ પુરુષોનો સ્વાભાવિક ગુણ છે. તેથી હે દેવદૂત, તમે કૃપા કરીને મને એ જણાવો કે મારા ભાઈનો નરકમાંથી શીઘ્ર ઉદ્ધાર કઈ રીતે થઈ શકે છે? દેવદૂતે કહ્યું, હે વૈશ્ય, તમે પૂર્વના 8મા જન્મમાં જે પુણ્યનો સંચય કર્યો છે તે બધું પોતાના ભાઈને આપી દો. જો તમે ઈચ્છતા હોવ કે તેને પણ સ્વર્ગ પ્રાપ્તિ થાય તો તમારે આ પ્રમાણે કરવું જોઈએ. વિકુંડલે પૂછ્યું, હે દેવદૂત, તે કયું પુણ્ય છે? કઈ રીતે થયું? મારા તે પૂર્વજન્મનો પરિચય શું છે? આ બધી વાત મને કહો, પછી હું તરત તે પુણ્ય ભાઈને અર્પણ કરી દઈશ. દેવદૂતે કહ્યું, પૂર્વકાળની વાત છે. પુણ્યમય મધુવનમાં એક ઋષિ રહેતા હતા. તેમનું નામ શાકુની હતું. તેઓ તપસ્યા અને સ્વાધ્યાયમાં લીન રહેતા હતા અને બ્રહ્માજી જેવા તેજસ્વી હતા. તેમની રેવતી નામની પત્નીના ગર્ભથી 9 પુત્ર ઉત્પન્ન થયા અને તે બધા 9 ગ્રહો જેવા શક્તિશાળી હતા. તેમનામાંથી ધ્રુવ, શાલે, બુધ, તાર અને જ્યોતિષમાન 5 પુત્રો અગ્નિહોત્રી થયા. તેમનું મન ગૃહસ્થ ધર્મના અનુષ્ઠાનમાં લાગેલું હતું. બાકીના 4 કુમાર જે નિર્મોહ, જીતકામ, ધ્યાન, કાષ્ટ અને ગુપાધિકના નામે પ્રખ્યાત હતા, તે ચારે સંસારથી વિરક્ત થઈ ગયા. તે બધા ભોગોથી નિષ્પૃત થઈને ચતુર્થ આશ્રમ સંન્યાસમાં પ્રવિષ્ટ થયા. તે બધા જ આસક્તિ અને પરિગ્રહ રહિત હતા. તેમનામાં આકાંક્ષા અને આરંભનો અભાવ હતો. તેઓ માટીનું ઢેફું, પથ્થર અને સુવર્ણમાં સંભાવ રાખતા હતા. કોઈ પણ વસ્ત્ર વગેરેથી પોતાનું શરીર ઢાંકી દેતા હતા. કંઈ પણ ખાઈને પેટ ભરી લેતા હતા. જ્યાં સાંજ પડી ત્યાં રોકાઈ જતા હતા. તેઓ નિત્ય ભગવાનનું ધ્યાન કરતા હતા. તેમણે નિંદ્રા અને આહારને જીતી લીધા હતા. તેઓ ઠંડી ગરમીના કષ્ટને સહેવામાં પૂર્ણ રીતે સમર્થ હતા તથા સંપૂર્ણ ચરાચર જગતને વિષ્ણુ રૂપ જોતા લીલાપૂર્વક પૃથ્વી પર વિચરતા હતા. તેમણે મૌન વ્રત ધારણ કરી લીધું હતું. તેઓ અલ્પ માત્રામાં પણ કદી કોઈ ક્રિયાનું અનુષ્ઠાન કરતા ન હતા. તેઓ તત્વજ્ઞાની હતા. તેમના બધા સંશયો દૂર થઈ ચૂક્યા હતા અને તેઓ ચિન્મય તત્વ વિચારમાં અત્યંત પ્રવીણ હતા. હે વૈશ્ય, તે સમયે તમે પોતાના પૂર્વના 8મા જન્મમાં એક ગૃહસ્થ બ્રાહ્મણ હતા. તમારો નિવાસ મધ્યપ્રદેશમાં હતો. એક દિવસ આ ચારે સંન્યાસી ફરતા ફરતા મધ્યાહન સમયે તમારા ઘરે આવ્યા. તે સમયે તેઓ ભૂખ્યા તરસ્યા હતા. બલિ વૈશ્વદેવ પછી તમે તેમને પોતાના ઘરના આંગણામાં ઉભેલા જોયા. તેમના પર દ્રષ્ટિ પડતા જ તમારી આંખોમાં આનંદના આંસુ છલકાઈ આવ્યા. તમારી વાણી ગદગદ થઈ ગઈ. તમે વેગપૂર્વક દોડીને તેમના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. પછી બહુ જ આદર ભાવથી બંને હાથ જોડીને મધુર વાણીથી તે બધાનું અભિનંદન કરીને કહ્યું, હે મહાનુભાવ, આજે મારો જન્મ અને જીવન સફળ થઈ ગયા. આજે મારા પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન છે. હું સનાથ અને પવિત્ર થઈ ગયો. આજે હું મારું ઘર તથા મારો પરિવાર ધન્ય થઈ ગયા. આજે મારા પિતૃઓ ધન્ય છે, મારી ગાયો ધન્ય છે, મારું શાસ્ત્રાધ્યયન તથા ધન પણ ધન્ય છે. કેમ કે આજે તમારા ચરણોના દર્શન થયા જે ત્રિતાપને હરનારા છે. ભગવાન વિષ્ણુનું જેમ તમારા દર્શન પણ કોઈ ભાગ્યશાળી વ્યક્તિને જ થાય છે. આ પ્રમાણે તેમનું પૂજન કરીને તમે તે અતિથિઓના પગ ધોયા અને ચરણોદક લઈને બહુ શ્રદ્ધા સાથે તે પોતાના મસ્તક પર ચડાવ્યું. પછી ચંદન, ફૂલ, અક્ષત, ધૂપ અને દીપ વગેરે દ્વારા તે યતિઓની પૂજા કરીને તેમને શ્રેષ્ઠ ભોજન કરાવ્યું. તે ચારે પરમહંસ તૃપ્ત થઈને રાત્રે તમારા ભવનમાં વિશ્રામ અને સૂર્ય વગેરેના પણ પ્રકાશક એવા પરબ્રહ્મનું ધ્યાન કરતા રહ્યા. તેમનો આતિથ્ય સત્કાર કરવાથી જે પુણ્ય તમને મળ્યું છે તેનું વર્ણન હું 1000 મુખે પણ કરવા અસમર્થ છું. ભૂતોમાં પ્રાણધારી શ્રેષ્ઠ છે, તેમનામાં પણ બુદ્ધિજીવી, બુદ્ધિજીવીમાં પણ મનુષ્ય અને મનુષ્યમાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણોમાં વિદ્વાન, વિદ્વાનોમાં પવિત્ર બુદ્ધિવાળા, તેમનામાં પણ કર્મનિષ્ઠ તથા તેમનામાં પણ બ્રહ્મજ્ઞાની પુરુષ સૌથી શ્રેષ્ઠ છે. આ પ્રમાણે બ્રહ્મજ્ઞાની ત્રણેય લોકમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી સૌના પરમ પૂજ્ય છે તેમનો સંગ મહાન પાતકોનો નાશ કરે છે. જો ક્યારેક કોઈ ગૃહસ્થના ઘરે બ્રહ્મજ્ઞાની મહાત્મા આવીને સંતોષપૂર્વક વિશ્રામ કરે તો તેઓ તેના જન્મભરના પાપોનો નાશ કરી નાખે છે. ભૂતા નામ પ્રાણીન શ્રેષ્ઠ, પ્રાણી નામ મતિ જીવન, મતિ મસ્તુ નરાહ શ્રેષ્ઠ નરેશુ બ્રહ્મ જાતય, બ્રાહ્મણેશુ ચ વિદ્વાંસો વિદ્વત્સુ કૃતવૃદ્ધય, કૃતવૃદ્ધેશુ કર્તાર કૃતર્ષુ બ્રહ્મ વેદિન, અતએવ સુપૂજ્યાસ્તે તસ્મા શ્રેષ્ઠા જગત્રયતે, સત્સંગતિ વિશ્રામ શ્રેષ્ઠ મહાપાતક નાછિની, વિશ્રાંતા ગૃહિણો ગેહે સંતુષ્ટા બ્રહ્મવેદિનઃ, આ જન્મ સંચિતમ પાપમ નાશયન્તિ ક્ષણેન વે. 31મા અધ્યાયનો 200-204 શ્લોક સંખ્યા. એક રાત ગૃહસ્થના ઘેર વિશ્રામ કરનાર સંન્યાસી તેના જીવનભરના તમામ પાપોને ભસ્મ કરી નાખે છે. હે વૈશ્ય, આજ પુણ્ય તમે પોતાના ભાઈને આપી દો જેના દ્વારા તેનો નરકમાંથી ઉદ્ધાર થઈ જાય. દેવદૂતની આ વાત સાંભળીને વિકુંડલે તરત જ તે પુણ્ય પોતાના ભાઈને આપી દીધું. ત્યારે તેનો ભાઈ પણ પ્રસન્ન થઈને નરકમાંથી બહાર આવ્યો. પછી તો દેવતાઓએ તે બંને પર પુષ્પવૃષ્ટિ કરીને તેમનું પૂજન કર્યું તથા તે બંને ભાઈ સ્વર્ગમાં ચાલ્યા ગયા. ત્યાર પછી બંને દ્વારા સન્માનિત થઈને દેવદૂત યમલોકમાં પાછો આવ્યો. નારદજી કહે છે, હે રાજન, દેવદૂતનું વચન વેદ વાક્ય જેવું હતું, તેમાં સંપૂર્ણ લોકનું જ્ઞાન નિહિત હતું. તે જ્ઞાન વૈશ્યપુત્ર વિકુંડલે સાંભળ્યું અને પોતાના પુણ્યનું દાન કરીને પોતાના ભાઈને પણ તારી દીધો. ત્યાર પછી તે ભાઈની સાથે જ દેવરાજ ઇન્દ્રના શ્રેષ્ઠ લોકમાં ગયો. જે આ કથાને વાંચશે અથવા સાંભળશે તે શોકયુક્ત થઈને, તે શોક મુક્ત થઈને 1000 ગોદાનનું ફળ પ્રાપ્ત કરશે. તે શોક મુક્ત યુક્ત નહીં પણ શોક મુક્ત થઈને 1000 ગોદાનનું ફળ પ્રાપ્ત કરશે. અધ્યાય સમાપ્ત. છઠ્ઠો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.